શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 43 મુક્તિપ્રદ યોગનું વર્ણન. સનંદનજીએ કહે છે, હે નારદજી, કેશીધ્વજના આધ્યાત્મ જ્ઞાનથી યુક્ત અમૃતમય વચન સાંભળીને ખાંડિક્ય પુનઃ તેમને પ્રેરિત કરતા રહીને કહ્યું. ખાંડિક્ય બોલ્યા, હે યોગ વેતાઓમાં શ્રેષ્ઠ મહાભાગ કેશીધ્વજ, તમે નિમી વંશમાં યોગશાસ્ત્રના વિશેષજ્ઞ છો, તેથી તમે યોગનું વર્ણન કરો. કેશીધ્વજે કહ્યું, હે ખાંડિક્યજી, હું યોગનું સ્વરૂપ બતલાવું છું, સાંભળો. તે યોગમાં સ્થિત થઈને યોગી બ્રહ્મમાં લીન થયા પછી પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી. મન જ મનુષ્યોના બંધન અને મોક્ષનું કારણ છે. વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનું કારણ છે અને વિષયોથી વિરક્ત થતાં તે જ મન મોક્ષનું સાધન બની જાય છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધસ્ય વિષયાસંગની મુક્તેર નિર્વિષયમ તથા. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 47 ભાગ બીજો અધ્યાય 47 શ્લોક સંખ્યા 4. તેથી વિવેક જ્ઞાન સંપન્ન વિદ્વાન પુરુષ મનને વિષયોથી હટાવીને પરમેશ્વરનું ચિંતન કરે. જેમ ચુંબક પોતાની શક્તિથી લોઢાને ખેંચીને પોતાની સાથે સંયુક્ત કરી લે છે, તે જ પ્રમાણે બ્રહ્મચિંતન કરનારા મુનિના ચિત્તને પરમાત્મા પોતાના સ્વરૂપમાં લીન કરી લે છે. આત્મજ્ઞાનના ઉપાયભૂત જે યમ નિયમ વગેરે સાધન છે, તેમની અપેક્ષા રાખનારી જે મનની ગતિ છે, તેનો બ્રહ્મની સાથે સંયોગ થવો એ જ યોગ કહેવાય છે. જેનો યોગ આ પ્રકારની વિશેષતાથી યુક્ત હોય છે તે યોગી મુમુક્ષુ કહેવાય છે. સૌપ્રથમ યોગનો અભ્યાસ કરનાર યોગી યોગજાન કહેવાય છે, અને જ્યારે તેને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તે વિનિસંપન્ન સમાધિયુક્ત કહેવાય છે. વિનિષ્પન્ન સમાધિ એટલે કે યુક્ત કહેવાય છે. જો કોઈ વિઘ્નના કારણે પૂર્વોક્ત યોગી યુગ્મનનું ચિત્ત દૂષિત થઈ જાય છે તો બીજા જન્મમાં તે યોગ ભ્રષ્ટનો અભ્યાસ કરતા રહેવાથી મુક્તિ થઈ જાય છે. વિનિષ્પન્ન સમાધિ યોગી યોગના અગ્નિથી પોતાના બધા કર્મોને ભસ્મ કરી નાખે છે, તેથી તે જ જન્મમાં તુરંત મુક્તિ પ્રાપ્ત કરી લે છે. યોગીએ પોતાના ચિત્તને યોગ સાધનાને યોગ્ય બનાવીને બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય તથા અપરિગ્રહનું નિષ્કામ ભાવે સેવન કરવું જોઈએ. આ 5 યમ છે, એમની સાથે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા પરબ્રહ્મ પરમાત્મામાં મન લગાવવું. આ 5 નિયમોનું પાલન કરવું. આ પ્રમાણે આ 5 યમ અને 5 નિયમ બતાવવામાં આવ્યા છે. સકામ ભાવથી આમનું સેવન કરવામાં આવે તો વિશિષ્ટ ફળ આપે છે અને નિષ્કામ ભાવે કરવામાં આવે તો મોક્ષ પ્રદાન કરે છે. યત્નશીલ સાધક માટે ઉચિત છે કે સ્વસ્તિક, સિદ્ધ, પદ્મ વગેરે આસનોમાંથી કોઈ એકનો આશ્રય લઈને યમ અને નિયમ નામના ગુણોથી સંપન્ન થઈને નિયમપૂર્વક યોગાભ્યાસ કરે. અભ્યાસ દ્વારા સાધક જે પ્રાણવાયુને વશમાં કરે છે તે ક્રિયાને પ્રાણાયામ સમજવું જોઈએ. તેના 2 ભેદ છે, સબીજ અને નિર્બીજ. જેમાં ભગવાનના નામ અને રૂપનું આલંબન હોય તે સબીજ પ્રાણાયામ છે, અને જેમાં આવું કાંઈ આલંબન નથી તે નિર્બીજ પ્રાણાયામ કહેવાય છે. સાધુ પુરુષોના ઉપદેશથી પ્રાણાયામ કરે ત્યારે જ્યારે યોગીના પ્રાણ અને અપાન એકબીજાનો પરાભાવ કરે એટલે દબાવે છે ત્યારે ક્રમશઃ રેચક અને પુરક નામના 2 પ્રાણાયામ થાય છે, અને આ બંનેનો એક જ સમયે સંયમ અને નિરોધ કરવાથી કુંભક નામનો 3 પ્રાણાયામ થાય છે. પ્રાણાયામના 3 અંગ છે, પૂરક, રેચક અને કુંભક. નાસિકાના 1 છિદ્રને બંધ કરીને બીજાથી જે વાયુને અંદર ભરવામાં આવે છે આ ક્રિયાને પૂરક કહે છે. આનાથી પ્રાણવાયુનો દબાવ પડવાથી અપાન વાયુ નીચે તરફ દબાય છે. આ જ પ્રાણ દ્વારા અપાનનો પરાભવ છે. જ્યારે નાસિકાના 2 છિદ્રને બંધ કરીને પહેલાના વાયુને બહાર કાઢવામાં આવે છે તેને રેચક કહે છે. આમાં પ્રાણવાયુના બહાર નીકળવાથી અપાન વાયુ ઉપર ઉઠે છે. આ અપાન દ્વારા પ્રાણનો પરાભવ છે. અંદર ભરેલા વાયુને જ્યારે નાસિકાના 2 છિદ્ર બંધ કરીને થોડા સમય સુધી રોકવામાં આવે છે તે સમયે પ્રાણ અને અપાન બંને નિયત સ્થાન અને સીમામાં અવરુદ્ધ રહે છે. આ જ આ બંનેના સંયમ યા નિરોધ છે. આનું નામ કુંભક છે. રાજન. જ્યારે યોગી સવિજ પ્રાણાયામનો અભ્યાસ કરે છે ત્યારે તેનું આલંબન સર્વવ્યાપી અનંત સ્વરૂપ ભગવાન વિષ્ણુનું સાકાર રૂપ હોય છે. યોગવેતા પુરુષ પ્રત્યાહારનો અભ્યાસ એટલે કે ઇન્દ્રિયોને વિષયો તરફથી પાછી ખેંચીને પોતાના અંદર લાવવાનો પ્રયત્ન કરતા રહીને શબ્દાદિ વિષયોમાં અનુરક્ત થયેલી ઇન્દ્રિયોને રોકીને તેમને પોતાના ચિત્તની અનુગામીની બનાવી, આમ કરવાથી અત્યંત ચંચળ ઇન્દ્રિયો સારી પેઠે વશમાં થઈ જાય છે. જો ઇન્દ્રિયો વશમાં નથી તો કોઈ યોગી તેના દ્વારા યોગ સાધના કરી શકતો નથી. પ્રાણાયામથી પ્રાણ અપાન રૂપ વાયુ અને પ્રત્યાહારથી ઇન્દ્રિયોને પોતાને વશ કરીને પોતાના ચિત્તને પોતાના શુભ આશ્રયમાં સ્થિર કરવું, ખાંડિકીએ કહ્યું. હે મહાભાગ, ચિત્તનો તે શુભ આશય શું છે એ બતાવો, જેનું અવલંબન કરીને તે સંપૂર્ણ દોષોની ઉત્પત્તિને નષ્ટ કરી નાખે છે. કેશીધ્વજે કહ્યું, હે રાજન, ચિત્તનો આશ્રય બ્રહ્મ છે. તેના બે સ્વરૂપ છે, મૂર્ત અને અમૂર્ત, અમૂર્ત અથવા અપર અને પર. હે ભૂપાલ, સંસારમાં ત્રણ પ્રકારની ભાવનાઓ છે અને તે ભાવનાઓના કારણે આ જગત ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. પ્રથમ ભાવનાનું નામ કર્મ ભાવના છે, બીજાનું બ્રહ્મ ભાવના અને ત્રીજાનું ઉભયાત્મિકા ભાવના છે. એમાંથી પહેલીમાં કર્મની ભાવના હોવાના કારણે તે કર્મ ભાવાત્મિકા, બીજામાં બ્રહ્મની ભાવના હોવાથી તે બ્રહ્મ ભાવાત્મિકા કહેવાય છે, અને ત્રીજામાં બંને પ્રકારની ભાવના હોવાથી તેને ઉભયાત્મિકા કહે છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની ભાવાત્મક ભાવનાઓ છે. હે જ્ઞાની નરેશ, સનક વગેરે સિદ્ધ પુરુષ સદા બ્રહ્મ ભાવનાથી યુક્ત હોય છે. તેમનાથી ભિન્ન જે દેવતાઓથી લઈને સ્થાવર જંગમ પર્યંત જે સંપૂર્ણ પ્રાણી છે તે કર્મ ભાવનાથી યુક્ત હોય છે. હિરણ્યગર્ભ પ્રજાપતિ વગેરે સચિદાનંદ બ્રહ્મનો બોધ અને સૃષ્ટિ રચનાદિ કર્મોનો અધિકાર બંનેથી યુક્ત છે. તેથી તેમનામાં બ્રહ્મ ભાવના અને કર્મ ભાવના બંનેની ઉત્પત્તિ થાય છે. હે રાજન, જ્યાં સુધી વિશેષ ભેદ જ્ઞાનના હેતુભૂત સંપૂર્ણ કર્મ ક્ષીણ થઈ જતા નથી ત્યાં સુધી ભેદદર્શી મનુષ્યની દ્રષ્ટિમાં આ વિશ્વ તથા પરબ્રહ્મ અલગ અલગ પ્રતીત થાય છે. જ્યાં સંપૂર્ણ ભેદોનો અભાવ થઈ જાય છે, જે માત્ર સત છે અને વાણીનો અવિષય છે તથા સ્વયં જ અનુભવ સ્વરૂપ છે, તે જ બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવ્યું છે. અક્ષિણેશુ સમસ્તેષુ વિશેષ જ્ઞાન કર્મસુ વિશ્વમે તત્પરમ ચ અન્યદ ભેદ ભિન્ન દશામ નૃપ પ્રત્યશતમિત ભેદમ યત સત્તા માત્રમ ગોચરમ વચ સામાત્મ સંવેદ તજ જ્ઞાનમ બ્રહ્મ સજ્ઞિતમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 47 શ્લોક સંખ્યા 27-28. એ જ અજન્મા તથા નિરાકાર વિષ્ણુનું પરમ સ્વરૂપ છે, જે તેમના વિશ્વરૂપથી સર્વથા વિલક્ષણ છે. હે રાજન, યોગનો સાધક પહેલાં તે નિર્વિષય સ્વરૂપનું ચિંતન કરી શકતો નથી, તેથી તેણે શ્રી હરિના વિશ્વમય સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ. ભગવાન હિરણ્યગર્ભ ઇન્દ્ર પ્રજાપતિ મરુદગણ વસુ ઇન્દ્ર સૂર્ય તારા ગ્રહ ગંધર્વ યક્ષ અને દૈત્ય વગેરે સમસ્ત દેવયોનિઓ મનુષ્ય પશુ પર્વત સમુદ્ર નદી વૃક્ષ સંપૂર્ણ ભૂત તથા પ્રધાનથી લઈને વિશેષ પર્યંતે ભૂતોના કારણે તથા ચેતન અચેતન એક પગ બે પગ અને અનેક પગવાળા જીવ તથા પગ વિનાના પ્રાણી આ બધા ભગવાન વિષ્ણુના ત્રિવિધ ભાવાત્મક મૂર્ત રૂપ છે. આ સંપૂર્ણ ચરાચર જગત પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુની તેમની શક્તિથી સંપન્ન વિશ્વ નામક રૂપ છે. શક્તિ ત્રણ પ્રકારની કહેવાય છે, પરા અપરા અને કર્મશક્તિ. ભગવાન વિષ્ણુને પરાશક્તિ કહેવામાં આવે છે. ક્ષેત્રજ્ઞ અપરાશક્તિ છે તથા અવિદ્યાને કર્મનાશક ત્રીજી શક્તિ માનવામાં આવે છે. હે રાજન, ક્ષેત્રજ્ઞ શક્તિ બધા શરીરોમાં વ્યાપ્ત છે, પરંતુ તે આ અસાર સંસારમાં અવિદ્યા નામની શક્તિથી આવૃત થઈને અત્યંત વિસ્તારથી વ્યાપ્ત થનારા સંપૂર્ણ શારીરિક ક્લેશ ભોગવ્યા કરે છે. હે પરમ બુદ્ધિમાન નરેશ, તે અવિદ્યા શક્તિથી તિરોહિત થવાના કારણે તે ક્ષેત્રજ્ઞ શક્તિ સંપૂર્ણ પ્રાણીઓમાં તારતમ્ય એટલે સારાંશથી દેખાય છે. તે પ્રાણહીન જળ પદાર્થોમાં બહુ જ થોડી છે, તેમનાથી અધિક વૃક્ષ પર્વત વગેરે સ્થાવરોમાં સ્થિત છે. સ્થાવરોથી અધિક સર્પ વગેરે જીવોમાં અને તેમનાથી પણ અધિક પક્ષીઓમાં અભિવ્યક્ત થઈ છે. પક્ષીઓ કરતાં તે શક્તિમાં મૃગ ચડિયાતા છે અને મૃગોથી અધિક પશુ છે. પશુઓ કરતાં મનુષ્ય પરમ પુરુષ ભગવાનની તે ક્ષેત્રજ્ઞ શક્તિથી વધારે પ્રભાવિત છે. મનુષ્યોથી પણ વધીને નાગ, ગંધર્વ, યક્ષ વગેરે દેવતા છે. દેવતાઓમાં પણ ઇન્દ્ર અને ઇન્દ્રથી પણ પ્રજાપતિ તે શક્તિમાં ચડિયાતા છે. પ્રજાપતિ કરતાં પણ હિરણ્યગર્ભ બ્રહ્માજીમાં ભગવાનની તે શક્તિનો વિશેષ પ્રકાશ થયો છે. હે રાજન, આ સંપૂર્ણ રૂપ તે પરમેશ્વરના જ શરીર છે, કેમ કે બધા આકાશની જેમ તેમની શક્તિથી વ્યાપ્ત છે. હે મહામતે, વિષ્ણુ નામનું બ્રહ્મનું બીજું અમૃત એટલે કે નિરાકાર રૂપ છે, જેનું યોગીઓ ધ્યાન કરે છે અને વિદ્વાન પુરુષ જેને સત કહે છે. હે જનેશ્વર, ભગવાનનું તેજ રૂપ પોતાની લીલાથી દેવ, તિર્યક અને મનુષ્ય વગેરે ચેષ્ટાઓથી યુક્ત સર્વશક્તિમય રૂપ ધારણ કરે છે. આ રૂપોમાં અપ્રમેય ભગવાનની જે વ્યાપક અને અમોઘ ચેષ્ટા થાય છે તે સંપૂર્ણ જગતના ઉપકારને માટે જ થાય છે, કર્મજન્ય થતી નથી. હે રાજન, યોગના સાધકે આત્મશુદ્ધિ માટે વિશ્વરૂપ બનવા ભગવાનના તે સર્વ પાપનાશક સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. જેમ વાયુનો સહયોગ મળતા પ્રજ્વલિત થયેલો અગ્નિ ઊંચી જ્વાળાઓ દ્વારા તૃણ સમૂહને ભસ્મ કરી નાખે છે, તે જ પ્રમાણે યોગીઓના ચિત્તમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ તેમના સમસ્ત પાપોને બાળી નાખે છે. તે માટે સંપૂર્ણ શક્તિઓના આધારભૂત ભગવાન વિષ્ણુમાં ચિત્તને સ્થિર કરવું આ જ શુદ્ધ ધારણા છે. હે રાજન, ત્રણેય ભાવનાઓથી અતીત ભગવાન વિષ્ણુજી યોગીઓની મુક્તિ માટે તેમની બધી બાજુ જનારા ચંચળ ચિત્તના શુભ આશ્રય છે. હે પુરુષ સિંહ, ભગવાન સિવાય જે મનના બીજા આશ્રય સંપૂર્ણ દેવતા વગેરે છે તે બધા અશુદ્ધ છે. ભગવાનનું મૂર્તરૂપ ચિત્તને બીજા બધા આશ્રયોથી નિષ્પૃહ કરી દે છે. ચિત્તને જે ભગવાનમાં ધારણ કરવું, સ્થિરતાપૂર્વક લગાવવું છે એને જ ધારણા સમજવી જોઈએ. હે નરેશ, કોઈ પણ આધાર વિના ધારણા થઈ શકતી નથી, તેથી ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું જે રીતે ચિંતન કરવું જોઈએ તે જણાવું છું. સાંભળો, ભગવાનનું મુખ પ્રસન્ન અને મનોહર છે. તેમના નેત્ર વિકસિત કમળદળ જેવા વિશાળ અને સુંદર છે. બંને કપોળ કહેતા ગાલ બહુ જ સુંદર અને સુવાળા છે. લલાટ કહેતા કપાળ, લલાટ પહોળું અને પ્રકાશથી ઉદ્ભાસિત પ્રદીપ્ત છે. તેમના બંને કાન સરખા છે અને તેમાં ધારણ કરેલા મનોહર કુંડળ ખભા સુધી લટકી રહ્યા છે. કંઠ શંખ જેવો સુશોભિત છે. વિશાળ વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત છે. તેમના ઉદરમાં ત્રિરંગાકાર ત્રિવલ્લી ત્રણે રેખાઓ તથા ઊભી નાડી છે. ત્રિરંગા ત્રિવલ્લી ત્રણ રેખાઓ તથા ઊંડી નાભી છે. ભગવાન વિષ્ણુની મોટી મોટી 4 અથવા 8 ભુજાઓ છે. તેમના બંને ઉરુ તથા જાંગો સમાન ભાવે સ્થિત છે અને મનોહર ચરણારવિંદ આપણી સમ્મુખ સ્થિર ભાવે ઊભા છે. તેમણે સ્વચ્છ પિતાંબર ધારણ કર્યું છે. આ પ્રમાણે તે બ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું ચિંતન કરવું જોઈએ. તેમના મસ્તક પર કિરીટ, ગળામાં હાર, ભુજાઓમાં કેયુર અને હાથોમાં કંડા વગેરે આભૂષણો તેમની શોભા વધારી રહ્યા છે. કડા વગેરે આભૂષણો તેમની શોભા વધારી રહ્યા છે. સારંગ, ધનુષ્ય, પાંચજન્ય, શક, કૌમુદ્ગી, ગદા, નંદક, ખડગ, સુદર્શન ચક્ર, અક્ષમાળા તથા વરદ અને અભયમુદ્રા આ બધા ભગવાનના કરકમળોની શોભા વધારે છે. તેમની આંગળીઓમાં રત્નની મુદ્રિકાઓ શોભી રહી છે. રાજન, આ પ્રમાણે યોગી ભગવાનના મનોહર સ્વરૂપમાં પોતાનું ચિત્ત ફોરવીને ત્યાં સુધી તેમનું ચિંતન કરતો રહે જ્યાં સુધી તેના સ્વરૂપમાં તેમની ધારણા દૃઢ ન થઈ જાય. ચાલતા, ફરતા, ઉઠતા, બેસતા અથવા પોતાની ઈચ્છા અનુસાર અન્ય કોઈ કામ કરતા પણ જ્યારે તે ધારણા ચિત્તથી અલગ ન થાય ત્યારે તેને સિદ્ધ થયેલી માનવી જોઈએ. એને દૃઢ થવાથી બુદ્ધિમાન પુરુષ ભગવાનના આવા સ્વરૂપનું ચિંતન કરે જેમાં શંખ, ચક્ર, ગદા તથા સારંગ ધનુષ્ય આયુધ ન હોય. તે સ્વરૂપ પરમ શાંત તથા અક્ષમાળા તથા યજ્ઞોપવિતથી વિભૂષિત હોય. જ્યારે આ ધારણા પૂર્વવત સ્થિર થઈ જાય ત્યારે ભગવાનનો મુગટ, કેયુર વગેરે આભૂષણોથી રહિત સ્વરૂપનું ચિંતન કરે. ત્યાર પછી વિદ્વાન સાધક પોતાના ચિત્તથી ભગવાનના કોઈ એક અવયવ એટલે કે ચરણ અથવા મુખારવિંદનું ધ્યાન કરે. ત્યાર પછી અવયવોનું ચિંતન છોડીને માત્ર અવયવી ભગવાનના ચિત્તમાં તત્પર થઈ જાય. હે રાજન, જેમાં ભગવાનના સ્વરૂપની જ પ્રતીતિ થાય છે એવી જે અન્ય વસ્તુઓની ઈચ્છાથી રહિત દેહાકાર ચિત્તની એક અખંડ ધારા છે તેને જ ધ્યાન કહે છે. તે પોતાના પૂર્વ યમનિયમ વગેરે છ અંગોથી નિષ્પન્ન પરિપક્વ થાય છે. તે ધ્યેય પદાર્થનું જ જે મન દ્વારા સિદ્ધ થવા યોગ્ય કલ્પનાહીન ધ્યાતા ધ્યેય મને ધ્યાનની ત્રિપુટી રહિત સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે તેને જ સમાધિ કહે છે. તદુપ પ્રત્યયા ચ એક સંતતિ સ્વાન અન્યની સ્પૃહા તદ ધ્યાનમ પ્રથેર રંગે હિ ષડ બિર્નિધ્યાપાદ્યતે નૃપ તસ્યેવ કલ્પનાહીનમ સ્વરૂપ ગ્રહણમ હિ યત મનસા ધ્યાન નિષ્પાદ્યમ સમાધિ સોભી અભિધીયતે. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 47 શ્લોક સંખ્યા 66-67. હે રાજન, પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ છે પરબ્રહ્મ પરમાત્માને તેની સમીપ પહોંચાડનાર સહાયક છે. પૂર્વોક્ત સમાધિ જનિત વિજ્ઞાન તથા જે પરમાત્મા સુધી પહોંચવાનું પાત્ર છે સંપૂર્ણ કામનાઓથી રહિત આત્મા ક્ષેત્રજ્ઞ કરતા છે અને જ્ઞાન કરણ છે. તેથી તે જ્ઞાનરૂપી કરણ દ્વારા તે પ્રાપક એટલે પ્રાપ્ત કરતા વિજ્ઞાન તે ક્ષેત્રજ્ઞનું મુક્તિરૂપ કાર્ય સિદ્ધ કરીને કૃતકૃત્ય થઈને નિવૃત્ત થઈ જાય છે. તે સમયે તે ભગવદ્ ભાવમય ભાવનાથી પૂર્ણ થઈને પરમાત્માથી અભિન્ન થઈ જાય છે. વાસ્તવમાં ક્ષેત્રજ્ઞ અને પરમાત્માનો ભેદ તો અજ્ઞાન જનિત જ છે. ભેદ ઉત્પન્ન કરવાનું અજ્ઞાન સર્વથા નષ્ટ થઈ ગયા પછી આત્મા અને બ્રહ્મમાં ભેદ રહેતો નથી. તે દિશામાં ભેદબુદ્ધિ કોણ કરશે? હે ખાંડિક્યજી, આ પ્રમાણે તમારા પ્રશ્ન અનુસાર મેં સંક્ષેપ અને વિસ્તારથી યોગનું વર્ણન કર્યું. હવે હું તમારું બીજું ક્યું કાર્ય કરું? ખાંડિક્ય બોલ્યા, હે રાજન, તમે યોગ દ્વારા પરમાત્મા ભાવને પ્રાપ્ત કરવાના ઉપાયનું વર્ણન કર્યું તેથી મારું સઘળું કાર્ય સંપન્ન થઈ ગયું. આજે તમારા ઉપદેશથી મારા મનની સંપૂર્ણ મલિનતા નષ્ટ થઈ ગઈ. મેં જે મારા શબ્દનો પ્રયોગ કર્યો છે તે પણ અસત્ય જ છે. અન્યથા જ્ઞેય તત્વને જાણવાવાળા જ્ઞાની પુરુષ તો આ પણ કરી શકતા નથી. હું અને મારું આ બુદ્ધિ તથા અહંતા મમતાનો વ્યવહાર પણ અવિદ્યા જ છે. પરમાર્થ વસ્તુ તો અનિર્વચનીય છે કેમ કે તે વાણીનો વિષય નથી. અહમ મમિત્ય વિધેય વિધેયમ વ્યવહાર સંસ્થાનયો પરમાર્થ સત્વ સંલ્વાપ્યો વચસા ગોચરો ન યહ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 2 શ્લોક સંખ્યા 47 શ્લોક સંખ્યા 75. હે કેશીધ્વજજી, તમે આજે અવિનાશી મોક્ષદાયક યોગનું વર્ણન કર્યું છે. તેના દ્વારા મારા કલ્યાણને માટે તમે બધું જ કરી દીધું. સનંદનજી બોલ્યા, હે બ્રહ્મન. ત્યાર પછી રાજા ખાંડિક્યે યથોચિત રૂપે મહારાજ કેશીધ્વજનું પૂજન કર્યું અને તેઓ તેમના દ્વારા સન્માનિત થઈને પોતાની રાજધાની પાછા આવ્યા. ખાંડિક્યે ભગવાન વિષ્ણુમાં ચિત્ત લગાવીને યોગ સિદ્ધિ માટે વિશાલાપુરી એટલે કે બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. ત્યાં યમ નિયમાદિ ગુણોથી યુક્ત થઈને તેમણે ભગવાનની અનન્ય ભાવે ઉપાસના કરી અને અંતમાં તેઓ અતિ નિર્મળ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુમાં લીન થઈ ગયા. હે નારદજી, તમે આધ્યાત્મિક વગેરે ત્રણે તાપોની ચિકિત્સાને માટે જે ઉપાયો પૂછ્યો હતો તે બધો મેં બતાવ્યા. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 2 અધ્યાય 43 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.